પૂર્વાશ્રમની અંદર અર્જણ ભગત વૈરાગ્યના બીજ અંકુરિત થયા એટલે અર્જણ ભગત ઘરનો ત્યાગ કરી 18 કલાક સુધી પગપાળા ચાલી અને જૂનાગઢ આવ્યા. યોગેશ્વરદાસ સ્વામીની પાસે રહ્યા. સ્વામીને એમ કે ભગત સેવા કરવા આવ્યા છે, મહિનો રોકાવા આવ્યા, સત્સંગ કરવા આવ્યા છે, એટલે કે હરિભગત તરીકે સ્વામી એમને સત્સંગ કરાવે, સેવા ચિંધે. એટલે થોડા દિવસ પછી અર્જુન ભગતને એમ થયું કે સ્વામીને ખ્યાલ નથી કે હું સાધુ થવાનો છું. એટલે એમણે સહજમાં વાત કરી કે સ્વામી, મારો સંકલ્પ છે કે મારે સાધુ થવું છે. યોગેશ્વરદાસ સ્વામી તો રાજી થયા. એમણે કહ્યું ખૂબ સારું. પછી એ પ્રમાણે સત્સંગ આખી કથા વાર્તા બદલી જાય. એમાં આપણે જો થોડુંક કમિટમેન્ટ બતાવીએ ને ભગવાનના માર્ગે ચાલવાનું, આપણે સાધુ નથી કરવા કોઈને, થાય એમ નથી એમ કેસ કેસ સમેલ્યો હું. હે, બધા સાધુ જ છે, સંતો બરાબર છે. માનવાના મુક્ત, પણ ઓલો ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે જીવ ભગવો થાય, જીવ ભગવો થાય તો એવું કંઈક થાય તો વધારે સંતો રાજી એમ. પોઝિટિવ જ લેવાનું, એ વાત એ સાચી. એટલે થવા દો તમે તમારે. બરાબર છે. ઇન શોર્ટ, અર્જુન ભગતને સાધુ થવાની ઈચ્છા અને યોગેશ્વરદાસ સ્વામીને ખ્યાલ આવ્યો એટલે સ્વામીએ એ પ્રમાણે સત્સંગ કરાવ્યો. એમ આપણે પણ જો ભગવાનના માર્ગે આગળ વધવાનું કમિટમેન્ટ થાય તો સંતો છે એ જ્યાં છીએ ત્યાંથી વધારે આગળ વધી શકાય એવી રીતે આપણું પોષણ કરે. ઘેરે વાતો થવા માંડી કે અર્જુન ભગત કામડા કયાગરા, અને આવી રીતે પૂછ્યા વગર નીકળી ગયા. ક્યાં ગયા હશે, શું થયું હશે? પિતા કાળાભાઈને આશ્ચર્ય પણ થતું હતું કે કોઈ દિવસ પૂછ્યા વગર પાણી પીવે નહીં, અને અત્યાર સુધી જ્યાં પણ ગયા બધે લગભગ પૂછીને ગયા, ઘરના કામકાજ હોય બધું પૂછીને કરે. આવો ડાયો છોકરો અને કેમ ક્યાં પૂછ્યા વગર વિયોગ્યો છે? કોઈ લઈ ગયું તો નહીં હોય ને? વળી પાછા 2 જણાને પૂછ્યું ગામમાં કોઈને ખબર નહીં, કારણ કે વહેલી સવારમાં અર્જુન ભગત કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. ઘણી તપાસ કરી, રાહ જોઈ 2-4 દિવસ, પણ ભગત આવ્યા નહીં. એટલે કાળાભાઈએ મનમાં નક્કી કર્યું કે નક્કી, હમણાં ઘણા સમયથી ભગવાનની ભક્તિમાં જીવ વધારે લાગી ગયો છે એમનો, એટલે જૂનાગઢ ગયો હોવો જોઈએ. અને કાળાભાઈ સવારમાં ઉપડ્યા જૂનાગઢ. એ શરીરે મજબૂત, એટલે 80 કિલોમીટર સુધી ચાલ્યા આવ્યા. એ તો અર્જુન ભગત છે, 80 કિલોમીટર સુધી ચાલ્યા આવે તો બાપા તો આલ્યા જ આવે ને. જૂનાગઢ મંદિરની અંદર આવ્યા અને અર્જુન ભગતને જોયા એટલે નિરાશ થઈ ગઈ કે ચાલો અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. પૂછ્યું કેમ અર્જુન પૂછ્યા વગર ઘેરેથી આવી ગયો ભાઈ? શાંતિ ઘણી રાખી બાપા, આમાં આકરા તો થઈ ગયા હતા, પણ હજી પહેલું વહેલું છે એટલે સીધો ધડાકો ન બોલાવાય, શાંતિ રાખી. એટલે અર્જુન ભગતે કહ્યું કે મારે સાધુ થવાની ઈચ્છા છે. સાધુ થવાની ઈચ્છા છે એવું સાંભળ્યું ત્યાં કાળા બાપાને તો આમ મનમાં અકળામણ થવા માંડી, પણ હવે એમ થયું કે આ મંદિરમાં અજાણ્યા પ્રદેશમાં અજાણી જગ્યાએ બધી વિધિ અહીંયા ન કરાય, જે કાંઈ કરવી હશે એ બધી અત્યારે ભેળો આવે ને એટલે કામ પત્યું. એટલે સમજાવ્યા કે જો અર્જણ આપણા કુળની આબરૂ જાય, સાધુ થઈ જાય એટલે આપણા કુળને આબરૂ જાય. હે બાવો થઈ ગયો એમ કહે. અને જનરલી આપણે એવું સમજાવીએ બીજું તારા લગ્ન થઈ ગયા છે, વેવાઈને અમારે જવાબ શું દેવો? અમારે થોડું એમ કહેવાય છે કે ભાઈ અમારો દીકરો સાધુ થઈ ગયો ને અને હવે વૈરાગ થઈ ગયો છે તો બહુ સારા માર્ગે જાય છે, જવા દો, એમ થોડું કહેવાય કંઈ. અને એમ કહીએ તો વેવાય થોડા સાખી લે કે, તો કે બધું તમારે પહેલાં કહેવું જોઈએ ને કે પાછળથી બધી રોન કાઢો છો એમ એમ જ કે ને. પણ અર્જુન ભગત મક્કમ રહ્યા. અર્જુન ભગતે કહ્યું કે જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે મારે ભગવાન સિવાય બીજા કોઈને વરવું નથી અને મારી ઈચ્છા સાધુ થવાની છે. લગ્ન થયા એ પહેલાંની ઈચ્છા હતી, પણ હું તમને કહી ન શક્યો. તો કે પહેલાં બોલવું હતું ને. એટલે અર્જુન ભગતે કહ્યું કે પહેલાં કે પછી જે થવાનું હોય એ જ થાય. પહેલાં બોલ્યા હોત તો કાંઈ તમે રજા આપી દે તેવું તો કાંઈ હતું નહીં. બાપાને એમ લાગ્યું કે આમ માનશે નહીં, એટલે પૂછ્યું કોને ત્યાં રહ્યા છો, અહીંયા કોની પાસે રહ્યા છો એમ. એટલે કે યોગેશ્વર દાસ સ્વામી છે એમની પાસે રહું છું. ક્યાં છે? તો કે હાલો મળીએ કે દર્શન કરાવો. લઈ ગયા સ્વામીની પાસે, પગે લાગ્યા, બેઠા, સ્વામીને વાત કરી કે સ્વામી આ અર્જણ સાધુ થવું સાધુ થવું કરે છે, તો એને તમે કહો કે ઘેરે હાલે કે. સ્વામી કે અર્જુન ભગત, પિતાજીનો આગ્રહ છે, ઘરની ચિંતા એમને હોય, તમે એમના દીકરા છો, પિતાની ઈચ્છા પ્રમાણે કરવું એ પુત્રનું કર્તવ્ય છે, તમે એમની સાથે ઘેરે જાઓ. સહેજે લગ્ન થઈ ગયા હોય એટલે સંતોએ બહુ જાજો આગ્રહ ન રાખે. સ્વામીની આજ્ઞા થઈ એટલે અર્જુન ભગતને હવે તો બીજો કોઈ આરો વારો રહ્યો નહીં. બીજે દિવસે સવારમાં બંને બાપ દીકરો વહેલા ઉઠી અને જૂનાગઢથી વાક્યા ચાલીને નીકળવા તૈયાર થયા. આખો દિવસ ચાલ્યા. સાંજકનો સમય થવા આવ્યો. એકાદ ગાવ વાક્યા આઘું હશે. બાબાપુર ગામને પાદર બે બાપ દીકરો વિસામો ખાવા રોકાયા. શેત્રુંજી નદીના પટમાં બે બેઠા છે. કાળાભાઈને શૌચવિધિ એ જવાની ઈચ્છા થઈ, એટલે એમણે કહ્યું કે અર્જણ તો બેસ બે મિનિટ પાંચ મિનિટ, હું હમણાં ખતરે જઈ આવું અને આવું. એ આમ થોડા દૂર વિધિ માટે ગયા, દેહક્રિયા માટે ગયા. આ બાજુ અર્જુન ભગતને એમ થયું કે આ બરાબરનો લાગ છે કે ક્યાં જૂનાગઢ સવારથી ચાલીને આવ્યા છે, હવે આ ક્યાં એક જ ગાંવ આઘું છે, અને અર્જુન ભગતે વળી પાછી બાબાપુરથી ખચકાવી, સીધા જૂનાગઢ, વહેલું આવે જૂનાગઢ કે, દિવસ આખો ચાલ્યા છે અને હવે આખી રાત ચાલી અને વહેલી સવારમાં જૂનાગઢ પહોંચી ગયા. કેવો ખપ હશે, નહીંતર આપણને એમ થાય કે બે ચાર દિવસ જવા દઈ પછી વળી પાછું કંઈક ગોઠવશું. કંઈ કાળા બાપા છે એ પાછા આવ્યા દેહ ક્રિયા કરીને, જોયું તો અર્જુન દેખાય નહીં, એકાદ બે સાદ પડ્યા, મનમાં એમ થયું કે થાક્યો પાક્યો ઘેરે ગયો હશે કે ચાલો ઘેરે જઈએ. કે બાપા ઘેરે આવ્યા, ઘેરે આવીને પૂછ્યું અર્જુન આવ્યો? તો કે ના, અહીંયા કોઈ આવ્યું નથી. કે ગયો ક્યાં? તો કે ખબર નહીં. કે બાપા પામી ગયા કા પાછા પોગી ગયા લાગે છે જૂનાગઢ. હવે આખો દિવસ ચાલીને આવ્યા હોય અને પછી આવી રીતે અધવચ્ચેથી લાંબે છેડેથી, અધવચ્ચેથી ન કહેવાય, છેડેથી ખચકાવે, અને એક તો આકરો સ્વભાવ એટલે બાપાએ એના મગજે ગરમી પકડી લીધી, હાથમાં ડાંગ હતી, અને એટલા બધા ગુસ્સામાં આવી ગયા અને જોરથી લાકડી છે એ ફળિયામાં પછાડી, તે લાકડીના બે કટકા થઈ ગયા. અને કાળા બાપા એવું બોલ્યા, જોઈ લેજે અર્જણિયા કે કેમ તું સાધુ થાશો, કે મારા કુળની આબરૂ તારે ધૂળમાં મેળવવી છે કે. ત્યાં તો ઘરના આજુબાજુવાળા બધા આમ ધ્રુજી ગયા હો, આવીને કે શાંત થાવ બાપા, શાંત થાવ. કે પણ એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હવે ન થવા દઉં. કે અત્યાર સુધી બધું ઠીક હતું કે, પણ હવે થવા ન દઉં. કે થાક્યા પાક્યા કાળાભાઈ છે એ જમી કર પરવારી અને આરામ કર્યો, વળી પાછા વહેલી સવારમાં નીકળ્યા જૂનાગઢ જવા. સાંજ પડે જૂનાગઢ પહોંચ્યા, અર્જુન ભગતને ખૂબ ઠપકો આપ્યો ખીજાણા, કે આવી રીતે વયો ભાઈ, સ્વામીએ શું કીધું તું તને? બાપાની આજ્ઞામાં રહેવાનું અને તમે આજ્ઞામાં રહેતા નથી. ઘણું બધું જે કંઈ કહેવાનું હોય એ બધું કહ્યું. વળી પાછા યોગેશ્વર સ્વામી પાસે આવ્યા. કાળા બાપાએ વાત કરી કે સ્વામી એમના લગ્ન થઈ ગયા છે, સામે વેવાય, એ આખું કુટુંબ, અમારા કુટુંબની લાજ જાય, ગામમાં અમારે મોઢું શું દેખાડવું? એટલે સ્વામીએ કહ્યું, બહુ ધીરજ રાખી અને કાળા બાપાની વાત સાંભળ્યો. પછી સ્વામીએ કહ્યું કે અર્જુનને સાધુ કરી દેવો ને એવો અમારો કોઈ ઈરાદો નથી. કે તમે એમને સમજાવીને ઘેરે લઈ જાઓ અને ઘેરે અને તમે સાચવીને રાખજો. બીજું કે જો એના હૃદયમાં સાચો વૈરાગ્ય હશે તો યાદ રાખજો કે એને કોઈ રોકી નહીં શકે, અને જો વૈરાગ્યની ખામી હશે તો અમે એને સાધુ કરશું ને તો એ સાધુમાંય નહીં રહીએ. પણ તમે એમને સમજાવીને લઈ જાઓ, અમારો કોઈ આગ્રહ નથી કે સાધુ જ થઈ જાય. કાળા બાપાને એમ થયું કે સ્વામી અડધા આપણી કોરી છે કે. અને બહુ સીધી વાત છે, ભગવાનના ભક્ત છે, ભગવાનને માર્ગે ચાલે તો સાધુએ તો એમની બાજુ જ રહેવાનું હોય. સ્વામીએ ફરીવાર અર્જુન ભગતને આજ્ઞા કરી કે હવે તમે જાઓ, ઘેરે રોકાજો, અને આવી રીતે વચ્ચેથી અધવચ્ચેથી પાછા નહીં આવી જતા. કે એટલે અર્જુન ભગત લાચાર હતા, સ્વામીની આજ્ઞા પ્રમાણે પિતાની સાથે પાછા જૂનાગઢ વાક્યા આવ્યા. જૂનાગઢથી વાંકિયા ને વાંકિયાથી જૂનાગઢ પદયાત્રાઓ ચાલતી રહી. આપણે તો હરિજયંતી એક દિવસ કરીએ. પંદર દિવસ મહિનો દિવસ ઘેરે રોકાય, વળી પાછા અચાનક નીકળી જાય, જૂનાગઢ આવી જાય, વળી કાળા બાપા બે ચાર દિવસે તેડી જાય, ક્યારેક અઠવાડિયું થાય, ક્યારેક પંદર દિવસ થાય, ક્યારેક મહિનો દિવસ થાય, વળી પાછા લઈ જાય, વળી બે મહિના રોકાય, વળી પાછા નીકળી જાય. આવી રીતે ચાલુ રહ્યું. બાપ દીકરો બે વિચાર કરે કે જોઈએ કોણ થાકે છે, અને દરેક વખતે ચાલીને જ આવવાનું. બોલો, વાહનની વ્યવસ્થા હતી નહીં, જૂનો જમાનો, હા બસ નહીં, ચકડો નહીં, BMW ની તો વાત જ નહીં. ગાડા માર્ગે કે કેડી હોય એમાં ચાલ્યું જવાનું. ન બાપા થાકે, ન દીકરો થાકે, બે એકાબીજાના થાકવાની રાહ જોવે, બે બળિયા પાછા. આવી રીતે સાત સાત વર્ષ સુધી ચાલ્યું. એક બે ત્રણ ચાર પાંચ નહીં. બાપાને કે બરાબર છે, પણ તોય એમ કે આટલો બધો લાંબો સમય નહીં બાપુ, ત્રણ સાડા ત્રણ વર્ષ, ચાર વર્ષમાં તો ફેંસલો આવી ગયો એમ. સાત સાત વર્ષ સુધી થાય એટલે બહુ જાજુ કહેવાય. અર્જણ ભગતની શ્રદ્ધા, એમની ધીરજ, વૈરાગ્ય એ જોઈ અને યોગેશ્વરદાસ સ્વામી અને બધા સંતો એ રાજી થતા. યુવાન ઉંમર છે, ઘેરે પરણેલી નાર છે, વ્યવહાર એક સુખી છે. એવું નહોતું કે ઘેરે કાંઈ અગવડતા હતી કે માથે કરજ થઈ ગયો હોય કે એવું કંઈ નહોતું. આ બધું આવવા જવાનું, પદયાત્રાઓ ચાલતી, એમાં એક વખત ઘેરેથી જૂનાગઢ નીકળી ગયા અર્જુન ભગત. રસ્તામાં ભગતને વિચાર આવ્યો કે જૂનાગઢ જઈશ એટલે વળી પાછા આવશે થોડાક દિવસમાં, વળી પાછા તેડી જશે, તો આ વખતે એવું કંઈક કરીએ, બીજે કંઈક જઈએ એમ. પણ હવે જવું ક્યાં, કોને ત્યાં રોકાવું? એટલે જૂનાગઢ આવ્યા વિચારમાં ને વિચારમાં. યોગેશ્વરદાસ સ્વામીને દંડવત પ્રણામ કરી અને મળ્યા અને સ્વામીને વાત કરી કે સ્વામી, એક આવો વિચાર આવે છે કે બાપાને ખબર છે કે અહીંયા જ આવવાના છે, વળી પાછા અઠવાડિયે દસ દિવસે પંદર દિવસે આવશે ને વળી પાછા તેડી જશે, એના કરતાં એવું કંઈક ઠેકાણું બતાવો ને કે ચાર છ મહિના સુધી બાપાને મળીએ જ નહીં. કે સ્વામી કે એ બરાબર, કે એક કામ કરીએ આપણે, એ વંથલીમાં કલ્યાણ બાપા છે કે એમને વાત કરી દઉં કે, અને તમે એમને ત્યાં રોકાવ, ગુપ્ત રીતે રોકાવાનું, કોઈને ગામમાં ખબર ન પડવી જોઈએ, અને સત્સંગ કરવાનો બાપાનો, બાપા ચિંધે એ સેવા કરવાની. બાપા બહુ એકાંતિક ભગત છે, ગુણાતીતાનંદ સ્વામીને એમણે રાજી કરેલા છે, સ્થિતિવાળા છે. એટલે બંને કામ થશે, સત્સંગય થશે અને તમારે આવડા જે પ્રશ્નો છે એ બધા સોલ્વ થશે. યોગેશ્વરદાસ સ્વામીએ કલ્યાણ બાપાને વાત કરી, અર્જણ ભગતને રાખવાની ભલામણ કરી. કલ્યાણ બાપા રાજી થઈ ગયા કે કોઈ ભગવાનના માર્ગે ચાલતા હોય ને એમાં આપણે મદદ કરવાનું મળે તો કેવું સારું થાય. એક ખાલી જીવ જો ભગવાનના માર્ગે ચાલવાનો સંકલ્પ કરે અને દેવતાઓ એમને પુષ્પોથી વધાવે, ઇતિહાસની કથાઓ છે. અને આ તો ચાલે છે, એમાં આપણે જો મદદરૂપ થઈએ તો કેટલું મોટું કામ. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે એક જીવને ભગવાન ઓળખાવે તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય. એમાંય જો આ અર્જણ ભગત સાધુ થશે અને એના થકી કેટલા જીવ ઉગરશે, કેટલા બ્રહ્માંડ ઉગરશે, એવી કંઈક ગણતરી કલ્યાણ બાપાએ કરી રાખી છે ત્યારે એવું થાય. અર્જણ ભગતને ઘેરે સાચવા, દિવસ આખો નાનું મોટું કંઈ પણ કામકાજ હોય તો ભગતને ખેતરમાં મદદ કરે, કારણ કે બધી આવડત હતી અર્જણ ભગતને, કોઈને ખબર ન પડે એ રીતે. અને રાત્રે સવાર સાંજ કથા વાર્તાને સત્સંગ એ થાય. કલ્યાણ બાપાના 6 મહિનાના સત્સંગથી આમ અર્જણ ભગતને તો અલગ રોનક આવી ગઈ. દેવરાજ બાપાનો સત્સંગ અને આ બાજુ બીજા કલ્યાણ બાપાનો સત્સંગ, બંને એવા એકાંતિક મુક્તરાજ, મહારાજના લીલા ચરિત્રો, મહિમા, સર્વોપરીપણાની વાતો, નિજાત્માનમ બ્રહ્મરૂપમની વાતો, અને પાછા ભગત એને ધીરે ધીરે ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા પણ જાય. સેવા ભજન ચાલુ હોય, સેવાની સાથે સાથે સ્મરણ પણ ચાલુ હોય, ખેતરમાં એ કામ કરે તો એમ ન માને કે હું કામ કરું છું, પણ એવા એકાંતિક ભગત જેમના ઉપર ગુણાતીતાનંદ સ્વામી રાજી હતા, બ્રહ્મસ્થિતિને પામેલા એવા ભગત, એમની હું સેવા કરું છું અને સાથે મહારાજનું સ્મરણ પણ. એવું દેહભાવ, દેહાભિમાન એમની સામે જોયા વગર વહેલી સવારે 4 વાગે ઉઠી જાય અને આખો દિવસ ખેતરમાં સેવા કરવાની, સાંજે મોડે સુધી સત્સંગ કરે, આ એમનો નિત્યક્રમ. અર્જણ ભગતની અંદર પરિપક્વતા આવી. સત્સંગ કરે એટલે ધીરે ધીરે ધીરે, અને હવે એ ધોતીઓ અને ચાદર, સફેદ ચાદર પહેરીને જ રહે, એટલે પાર્ષદ થઈ ગયા. છ મહિના પછી અર્જણ ભગતને મનમાં એમ થયું કે બાપાને ખબર પડી જશે કે વંથલી છે, કારણ કે 6-1 મહિના થઈ ગયા, એમાં વચ્ચે ઘણી વખત બાપા જૂનાગઢ આવી ગયેલા, કાળા બાપા તપાસ કરી ગયા, અર્જણ ભગત મળ્યા નહીં, ક્યાં ગયો હશે, શું થયું હશે. વળી પાછા જાય, વળી 2 મહિના પછી આવે, વળી પાછા જાય, વળી 1 મહિના દિવસ પછી આવે, એમ 2-4 વખત આવી ગયા. એના સમાચાર યોગેશ્વરદાસ સ્વામી મોકલી તો દેતા જ હોય કે આવ્યા હતા, 2 દી રોકાણા, ગામમાં ગોત્યા, મળ્યા નહીં, વ્યા ગયા છે. એટલે અર્જુન ભગતને મનમાં એમ થયું કે હવે જાજુ રોકાણા છીએ અહીંયા, અને સેજે 2-4 જણા બીજા બધાને ખબર પડવા માંડી હોય, અને બાપાને જો ખબર પડશે કે અહીંયા વંથલી છું, તો વળી પાછા અહીંયા વંથલી આવીને લઈ જશે, ડખો કરશે, આપણા કારણે આ કલ્યાણ બાપાને તકલીફ થાય, એ બરાબર નહીં. એટલે વળી પાછા જૂનાગઢ આવ્યા, અને જૂનાગઢ આવ્યા યોગેશ્વરદાસ સ્વામી એમની પાસે રહ્યા. ત્યાં થોડાક દિવસમાં કાળા બાપા આવ્યા અને વળી પાછા લઈ ગયા. થોડા દિવસ ઘેરે રોકાણા, વળી પાછા નીકળી ગયા ઘેરેથી, અને યોગેશ્વરદાસ સ્વામીને આગલી વખતે વાત કરી કે હવે નેક્સ્ટ ટાઈમ જવું તો કઈ જગ્યાએ જવું. એટલે સ્વામીએ કહ્યું કે કામ કરજો, હવે જાઓ ને તો વડતાલ વ્યા જાઓ, થોડુંક આઘું થાય, અને ત્યાં સુધી કદાચ બાપા આવે નહીં કે. એટલે બીજી વખત જ્યારે નીકળ્યા ત્યારે વડતાલ જવા નીકળ્યા. વિક્રમ સંવત 1930 ની સાલ હતી. એટલે અર્જણ ભગતની ઉંમર 24 વર્ષની, 1906માં જન્મ, 1930ની સાલ એટલે 24 વર્ષની યુવાન ઉંમર. વડતાલ આવ્યા અર્જણ ભગત, સંતોની આજ્ઞા મુજબ અતિશય મહિમા બુદ્ધિથી સેવાનું અંગ એટલે સેવા કરવા માંડ્યા. અતિ વૈરાગ્ય, કંઠસ્થ કીર્તનો, પ્રકરણો એ બધું બોલ્યા કરે, સેવામાં થાકે નહીં, મુમુક્ષુતા હતી. વડતાલના સંતો ભક્તો બધા ખૂબ રાજી થયા. આવડત, યોગ્યતા, કોઠાસૂજ આ બધું અતિ વધારે, એટલે સહેજે બધા વધારે સેવા ચિંતે, અને સેવાનું ફળ એ કે મોટી બીજી સેવા મળે. હો, સેવાનું ફળ સભામાં હાર પહેરાવે એ નહીં, વખાણ કરે એ નહીં, બીજી સેવા મળે એ સેવાનું ફળ. ઘણી વખત એમ કે ભગવાનના ભગત હોય તો કે અમે સ્વામી એવી સેવા કરીએ ને બીજી વખત અમને કોઈ ચિંધવું જ ન પડે. એટલે એને બિચારાને પોઝિટિવ કહેવાનો ભાવ હતો કે પરફેક્ટ સેવા કરીએ કે જેથી કરીને કોઈને કાંઈ કેવું ન પડે, એવું એમને કહેવું હતું. પણ સરખી સેવા કરી હોય, એમની અનુવૃત્તિ પ્રમાણે કરી હોય તો સહેજે બીજાને બીજી વખત કહેવાનો ભાવ થાય કે નહીં એમને બોલાવો, એમને કયો એ કરશે. વ્યર્થ કાળ ક્યાંય નિર્ગમે નહીં, સહેજે સંતો ભક્તો રાજી થાય. એ વખતે વડતાલની અંદર 1000થી વધારે સંતો ભક્તો હતા, બ્રહ્મચારી બધા થઈને. સત્સંગ આમ મધ્યાહને સૂર્ય તપતો હતો, બધાની એક જ રસોડે રસોઈ થાય, એટલે દરરોજનું અનાજ દરરોજ દળાતું. અને એ અનાજ દળવા માટે બહુ મોટો ઘંટલો રાખેલો. હવે 2-4 જણા ફેરવે ને તો એ માંડ ફરે, કારણ કે મોટો ઘંટલો હોય, પથ્થરનો હોય, વજનદાર હોય, એકાદા 2 જણાથી તો ફરે નહીં. અર્જણ ભગતને એમ થયું કે આપણા માટે આ સેવા છે, કારણ કે 2-4 ભક્તોને રોકાઈ રહેવું પડે, એના કરતાં આપણે એકલાથી પતી જાય. શરીરે મજબૂત હતા, ઘઉં કે બાજરો કે જે કાંઈ હોય, બાજરો હતો એ વખતે જાજો, એ ઓરાતો જાય, અને ઘઉં હતા. અને ઘંટલામાં દળાતું જાય, એકલા આખો ઘંટલો ફેરવે. અને એટલો મોટો હતો એટલે બધા એને ઘંટી ન કહેતા પણ ઘંટ કહેતા, હાલો ઘંટ ફેરવવા કે. દળવાની સેવા ચાલુ થાય એટલે સહેજે હાથ સાદ પડે તો કે હાલજો ઘંટ ફેરવવા, એમ એવો સાદ પડતો. અર્જણ ભગત વિનમ્ર ભાવે, નમ્રતાથી એ સંતોના ઠાકોરજીના થાળમાં જાય, એમના માટે ઘંટ ફેરવવાની સેવા કરે, લોટ દળાય, દરરોજ એમની સેવા ઠાકોરજીની પાસે પહોંચે. હરિકૃષ્ણ મહારાજ જમે, એમના હૃદયમાં એવો વિશુદ્ધ ભાવ. અહીંયા જો સંતો ભક્તો છે, હાર બનાવે તો દરરોજ સીધી ઠાકોરજીને અર્પણ થાય, બીજી સેવામાં જે વાયા મીડિયા થાય. પણ અમુક સેવાઓ એવી છે કે સિદ્ધિ ઠાકોરજીને અર્પણ થાય, થાળની છે, શણગારની છે, ઠાકોરજીને ઉત્થાપન શયનની છે, ઠાકોરજીની ડાયરેક્ટ સેવા છે ને, એમાં ઠાકોરજીની ડાયરેક્ટ સેવા, દળાણું અને એના રોટલા થયા અને બપોરે ઠાકોરજીના થાળમાં વ્યા જાય. ઠાકોરજી જમે, સંતો જમે, ભગતને શ્રદ્ધા, મહિમાભાવ, અનુવૃત્તિ આ બધું જોયું, મહારાજશ્રીની નજરમાં આવી ગયા. પાર્ષદમાં મહારાજશ્રીની નજરમાં આવી ગયા કે આ ભગત બહુ શ્રદ્ધાવાળા છે, જૂનાગઢના ભગત એમ, કારણ કે જૂનાગઢથી આવેલા યોગેશ્વરદાસ સ્વામી મોકલેલા, એટલે નામ કદાચ શરૂઆતમાં ન ખબર હોય. એ સમયમાં મહારાજના મળેલા ઘણા બધા સંતો પાર્ષદો વડતાલમાં હતા, 1930ની સાલમાં. એમાં એક પમા ભગત કરીને મહારાજના પાર્ષદ હતા, ખૂબ સેવા કરેલી. એ પમા ભગત એ થોડા સ્વભાવે આકરા, વૃદ્ધાવસ્થાને કારણે શરીર અશક્ત થયેલું, સેવામાં બીજા પાર્ષદોને નાના જે ભક્તો હોય એમને રાખેલા, પણ સેજે સ્વભાવ થોડો આકરો, એટલે લાંબુ કોઈ ટકે નહીં. ભગવત પ્રસાદજી મહારાજને એવો મનમાં વિચાર થયો કે પમા ભગતની સેવામાં કોઈ ટકતું નથી, જરૂરિયાત છે. તો જૂનાગઢવાળા ભગત છે ને, એ મહિમાવાળા છે, શ્રદ્ધાવાળા છે અને ખમી ખાઈ એવા છે, કે કોઈ દિવસ ઊંચે અવાજે બોલતા સાંભળ્યા નથી એમને. એમને જો રાખીએ તો મહારાજની આટલી સેવા કરનારા પમા ભગત, એમની સેવા વ્યવસ્થિત થાય, એ પણ રાજી થાય. એટલે મહારાજશ્રીએ અર્જુન ભગતને બોલાવ્યા કે ભગત, તમે ખૂબ મહિમાથી શ્રદ્ધાથી સેવા કરો છો, તો અમારે તમને એક બીજી સેવા સોંપવી છે, કરશો? એટલે ભગત તો મહારાજશ્રીને પગે લાગે, અરે મા બાપ, તમે કયો ને ન થાય, તમે જે કહેશો એ કરશો. કે એટલે મહારાજશ્રીએ કહ્યું કે શ્રીજી મહારાજના હજુરી સેવક એવા પમા ભગત, એમની વૃદ્ધ અવસ્થા છે, શરીર અશક્ત છે, તમે એમની સેવા કરો અને ભગતને રાજી કરો. મહારાજશ્રી આજ્ઞા કરી એટલે અર્જુન ભગત તો વધારે ભાવથી, એક તો મહારાજશ્રી રાજી થવાના, પમા ભગત રાજી થવાના, અને મહારાજ તો રાજી થવાના જ બંનેની અંદર રહીને, એટલે પમા ભગતની સેવામાં ઉત્સાહથી એ જોડાઈ ગયા. ખૂબ મહિમા ભાવથી એમના ધોતિયા ધોઈ દેવા, રાંધી દેવું રૂચે એ પ્રમાણે એને જમાડી દેવા, સવાર સાંજ શરીરમાં કળતર હોય પગ દાબી દેવા, માથું દાબી દેવું, આ બધું આવડવું જોઈએ. નહીતર આજકાલ છોકરાઓને દાદાએ, નાના છોકરા બિચારા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે, આપણે અહીંયા નહોતા ભણતા. હવે સ્પષ્ટતા કરતી જવી પડે ભાઈ, આપણે ઇંગ્લિશ મીડિયમ હવે થયું એમ, પણ ત્યાં કોરોના લાગી ગયો. ડોન્ટ વરી. અને દાદાને કંઈક માથું દુખે એટલે દાદાએ કીધું કે છોકરા સજ માથું દબાવી દઈશ. છોકરાને તે દિવસે સત્વગુણ વર્તતો હશે, તો કે હા દાદા દબાવી દઉં. કે એટલે દાદાએ આ માથું રાખ્યું ઓલા ઓશિકા ઉપર, દાદા સૂઈ ગયા, છોકરો માથું દબાવવા માંડ્યો. પછી દાદાને આ બધું નીચેનો ભાગ દુખતો હશે, એટલે દાદાએ કીધું કે એક કામ કર, ડોકેથે દબાય, ડોકેથે એમ. એટલે ઓલા છોકરાને હવે ડોકની ખબર નહીં, એટલે એને એમ કે અહીંયા દબાવવાનું છે, એટલે અહીંયા દબાવવા માંડ્યો. ભણેલ ગણેલ છોકરો એટલે બાપા કે ભાઈ ન્યા નહીં, ન્યા નહીં, અહીંયા અહીંયા અહીંયા પાછળ પાછળ. કે એટલે ઘણી વખત કીધું હોય ડોક એઠે દબાવવાનું, દબાવવા માંડે ગળા એઠે એમ. આ બની ગયેલો પ્રસંગ, ખોટો નથી, ખાલી નામઠામ બદલાવેલા છે એટલું જ. સેવા કરતા આવડે તો ભગવાનના ભક્ત, વડીલ, મા બાપ એ બધા રાજી થાય. પમા ભગત ખૂબ રાજી થયા. પમા ભગતે એમનો ભાવ જોઈ, એમની નિષ્કામ ભાવની સેવા, શ્રદ્ધા એ જોઈને એક દિવસ આમ રાજી થઈ ગયા. અને પમા ભગતે એની પાસે જેટલી પ્રસાદીની વસ્તુઓ હતી, મહારાજની મૂર્તિ, ચરણારવિંદ, નાની મોટી બીજી વસ્તુઓ, નખ, કેશ, માળા, ચરણારવિંદ, આ બધું જ આમ પાથર્યું બધી. અને અર્જુન ભગતને બોલાવ્યા અને કીધું, ભગત, તમારી સેવાથી હું બહુ રાજી થયો. હવે મહારાજ મને થોડા દિવસમાં ધામમાં તેડી જશે. આ મહારાજની પ્રસાદીની બધી વસ્તુઓ છે, આમાંથી તમારે જે જોતી હોય ને જેટલી જોતી હોય ને એટલી લઈ લ્યો. કે અર્જુન ભગતે હાથ જોડ્યા કે ભગત, તમે રાજી થયા ને એમાં મારે બધી પ્રસાદીની વસ્તુ આવી ગઈ. મેં પ્રસાદીની વસ્તુની ઈચ્છાએ તમારી સેવા નથી કરી. કેટલી મોટી વાત છે. આપણને જો પ્રસાદીની વસ્તુ મળતી હોય તો પ્રસાદીની વસ્તુ 100% એ મહારાજનો સંબંધ થયો છે એટલે મહારાજ તુલ્ય ગણાય. પણ ભગતે કંઈક એવું નક્કી કરી રાખ્યું હશે, એ એમના હૃદયનો જે નિષ્કામ ભાવ છે ને, એ કદાચ પ્રસાદીની વસ્તુઓ પાસે હોવા કરતાં પણ વધારે મહત્વનો છે. એમણે એવું કહ્યું કે ભગત, કોઈ વસ્તુ પદાર્થની આકાંક્ષાએ કરીને મોટાની સેવા કરવી તો એ લૌકિક ભાવ કહેવાય. મહારાજે વચનામૃતમાં પ્રથમના 36મા વચનામૃતમાં એવું કહ્યું છે કે કંઈ વસ્તુ પદાર્થની અપેક્ષાએ, લાલચે કરીને મોટા સંતની સેવા કરે તો એને કંગાલ જેવો જાણવો. કારણ કે વસ્તુ પદાર્થની અપેક્ષા એ લૌકિક ભાવ છે, માયામાં જોડે છે. ભલે વસ્તુ પદાર્થ મોટા સંતે આપેલું છે એટલે એ નિર્ગુણ ગણાય, પણ આપણો ભાવ છે એ નિષ્કામ નથી એટલે આપણા માટે એ સુખકર નહીં થાય અને બંધન છે એમાં થશે. મેં તમારી સેવા, તમે મહારાજને અતિ રાજી કર્યા છે એવા ભાવથી કરી છે, મારે કોઈ વસ્તુ પદાર્થ જોઈતા નથી. પમા ભગતને એમ થયું કે જબરા ભગત છે હો, નહીતર પ્રસાદીની વસ્તુમાં ન લલચાય એવા કોઈ મળે નહીં. મારે એમાંથી કંઈ નથી જોતું. તમે રાજી થયા એટલે શ્રીજી મહારાજ રાજી થયા, બસ મારે એટલી જ ઈચ્છા હતી. આવી રીતે પમા ભગતની છેલ્લા શ્વાસ સુધી છેલ્લી સેવા અર્જુન ભગતે નિષ્કામ ભાવે કરી. એક પણ પ્રસાદીની વસ્તુ એમણે એમાંથી લીધી નહીં. તમે ભગત જેમની ઉપર બીજા ઉપર રાજી હોય એમને આપી દો. એવું નહોતું, પ્રસાદીની વસ્તુનો મહિમા નહોતો, પણ મેં સેવા એમના માટે નથી કરી. એટલે પમા ભગત ઉલટાના વધારે રાજી થયા. થોડા સમય પછી ભગત અક્ષરધામ સિધાવ્યા. ભગવત પ્રસાદજી મહારાજ છે એ પણ અતિશય રાજી થયા અર્જુન ભગતની સેવા જોઈને. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અર્જુન ભગતને જેવી રીતે નિષ્કામ ભાવે આ લોકના કોઈ પણ વસ્તુ પદાર્થ તો ઠીક છે એની તો અપેક્ષા જ નહોતી, પણ ભગવાન સંબંધી વસ્તુ પદાર્થ એમની પણ અપેક્ષા રાખ્યા વગર અતિ નિષ્કામ ભાવે કેવળ ભગવાનના ભક્ત સંતો રાજી થાય એવા ભાવથી જે સેવા કરી અને એવી સેવા કરવાનું બળ આપણને સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, અહીંયા આપણે દર્શન કરી અને પછી થોડાક બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગ ઓછું જાળવીએ છીએ. તો કાલે સંતોની એવી ઈચ્છા હતી કે બધા ભક્તો ભેળા થઈને આપણે દર્શન કરીએ છીએ એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, કારણ કે કોરોનાના કેસ વધતા જાય છે અને વૃદ્ધોને વધારે થાય છે, અને વૃદ્ધોને જેને થાય છે એ લગભગ ટકતા નથી, એટલે બધા ડિસ્ટન્સ રાખજો. જય સ્વામિનારાયણ. અને ખાસ બધા ભક્તો સંતોથી દૂર રહેજો.